श्री ब्रह्म पुराण अध्याय 105 क्षर अक्षर तथा योग ने सांख्य नु वर्णन। जनके कहियो, मुनि श्रेष्ठ, क्षर ने अक्षर एटले के प्रकृति ने पुरुष बन्ने नो संबंध तो पति ने पत्नी ना संबंध जेवो स्थिर लागे छे। जेम पुरुष विना स्त्री तथा स्त्री विना पुरुष संतान उत्पन्न करी सकता नथी, तेज प्रमाणे प्रकृति अने पुरुष पण सदा एक बीजाथी संयुक्त रहीने ज सर्जन करे छे। एवी स्थितिमां पुरुषनो मोक्ष असंभव जणाय छे। जो मोक्षनी नजीक पहोंचनारू एना स्वरूपनो स्पष्ट बोध करावनारू कोई दृष्टांत होय तो कहो, केम के आपने बधुं प्रत्यक्ष ज छे। अमारा मनमां पण मोक्षनी अभिलाषा छे। अमे पण ते पदने प्राप्त करवा इच्छीए छीए। જે અનામય અનામય જે અનામય અજેય વૃદ્ધાવસ્થાથી રહિત નિત્ય ઇન્દ્રિયાતીત અને પરમ સ્વતંત્ર છે। વશિષ્ઠજી બોલ્યા, રાજન, તમારું કહેવું સાચું છે। તમે વેદ અને શાસ્ત્રોનું દ્રષ્ટાંત આપીને પોતાનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે, છતાં હજુ ગ્રંથનું યથાર્થ તત્વ તમારી સમજમાં આવ્યું નથી। જે વેદ અને શાસ્ત્રોના ગ્રંથોને ગોખી નાખે છે પરંતુ એના તત્વને સમજતો નથી, તેનું એ ગોખવું વ્યર્થ છે। જે યાદ કરેલા ગ્રંથનો અર્થ જાણતો નથી તે તો માત્ર એનો ભાર વિંઢારે છે। એના તત્વનો યથાર્થ બોધ થાય તો જ તે એના અર્થને ગ્રહણ કરી શકે છે। જેની બુદ્ધિ સ્થૂળ અને મંદ છે તેથી જે ગ્રંથના તત્વને યથાર્થ રીતે જાણવા માટે ઉત્સુક નથી, તેવી વ્યક્તિ એ ગ્રંથના વિષયનો નિર્ણય કેવી રીતે કરી શકે છે? જે વ્યક્તિ ગ્રંથના તત્વને જાણ્યા વિના જ લોભ અથવા દંભવશ એના પર વિવાદ કરે છે તે પાપી નરકમાં પડે છે। તેથી મહારાજ, સાંખ્ય અને યોગના જ્ઞાતા મહાત્મા પુરુષોના મતમાં મોક્ષનું જેવું સ્વરૂપ જોવામાં આવે છે તેને હું યથાર્થ રૂપે જણાવું છું। સાંભળો, યોગીઓ જે તત્વનો સાક્ષાત્કાર કરે છે, સાંખ્યના વિદ્વાન પણ તેનું જ જ્ઞાન પ્રાપ્ત કરે છે। જે સાંખ્ય અને યોગને એક સમજે છે તે જ બુદ્ધિમાન છે। જેમ બીજમાંથી બીજની ઉત્પત્તિ થાય છે તે જ પ્રમાણે દ્રવ્યથી દ્રવ્ય, ઇન્દ્રિયથી ઇન્દ્રિય અને દેહથી દેહની પ્રાપ્તિ થાય છે। પરંતુ પરમાત્મા તો ઇન્દ્રિય, બીજ, દ્રવ્ય અને દેહથી રહિત તથા નિર્ગુણ છે, તેથી એમાં ગુણો કઈ રીતે હોઈ શકે છે? જેમ આકાશ વગેરે ગુણો સત્વાદી ગુણોમાંથી ઉત્પન્ન થાય છે અને તેમનામાં જ લીન થઈ જાય છે, એ જ પ્રમાણે સત્વાદી ગુણો પણ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થઈને તેમાં જ લીન થઈ જાય છે। આત્મા તો જન્મ મૃત્યુથી રહિત અનંત બધાનો દ્રષ્ટા અને અદ્વિતીય છે। એ સત્વાદી ગુણોમાં માત્ર આત્માભિમાન કરવાના કારણે જ ગુણ સ્વરૂપ કહેવાય છે। ગુણો તો ગુણવાનમાં જ રહે છે, નિર્ગુણ આત્મામાં ગુણ કઈ રીતે રહી શકે છે? તેથી ગુણોના સ્વરૂપને જાણનારા વિદ્વાન પુરુષો એવું માને છે કે જ્યારે જીવાત્મા પ્રાકૃત ગુણોમાં પોતાપણાનો અભિમાન કરે છે તે સમયે ગુણવાન જેવો જ થઈને જુદા જુદા ગુણોને જુએ છે, પરંતુ જ્યારે અભિમાનને છોડી દે છે તે સમયે દેહાદીમાં આત્મબુદ્ધિનો પરિત્યાગ કરીને પોતાના વિશુદ્ધ પરમાત્મા સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે। એ પરમાત્માને બુદ્ધિ વગેરેથી પર સાંખ્ય યોગ સ્વરૂપ કહેવામાં આવ્યું છે। એ સત્વાદી ગુણોથી રહિત અવ્યક્ત ઈશ્વર, નિયામક, નિર્ગુણ, નિત્ય તથા પ્રકૃત અને એના ગુણોનો અધિષ્ઠાતા 25મું તત્વ છે। આ સાંખ્ય અને યોગમાં કુશળ તથા પરમ તત્વની શોધ કરનાર વિદ્વાનોનું કથન છે। આ પ્રમાણે પરસ્પર સંબંધ રાખનારા અક્ષર અક્ષર પ્રકૃતિ પુરુષનું સ્વરૂપ જણાવવામાં આવ્યું। સદા એક રૂપમાં રહેનારા પરમાત્મા અક્ષર છે અને વિવિધ રૂપોમાં પ્રતીત થનાર પ્રાકૃત જગત ક્ષર કહેવાય છે। સારાંશ એ છે કે એકત્વ જ અક્ષર છે અને નાનાત્વને જ ક્ષર કહે છે। જ્યારે જીવાત્મા 25મા તત્વ પરમાત્મામાં સ્થિત થઈ જાય છે તે સમયે તેની સમ્યક સ્થિતિ બતાવવામાં આવે છે। એકત્વ અને નાનાત્વ બંને રૂપોમાં એ પરમાત્માના જ દર્શન થાય છે. તત્વવેતા પુરુષ એકત્વ અને નાનત્વ બંનેના ભેદને સારી પેઠે જાણે છે. મનીષી પુરુષો તત્વની સંખ્યા 25 કહે છે, પરંતુ તેમાં 25મું તત્વ પરમાત્મા છે, જે બધા તત્વોથી વિલક્ષણ છે. રાજન, યોગીનું મુખ્ય કર્તવ્ય છે ધ્યાન. ધ્યાન જ યોગીઓનું સૌથી મોટું બળ છે. યોગ વિદ્યાના જ્ઞાતા વિદ્વાન પુરુષ મનની એકાગ્રતા અને પ્રાણાયામ ધ્યાનના બે ભેદ બતાવે છે. યોગીએ સમસ્ત આસક્તિઓનો ત્યાગ કરીને મિતાહારી અને જીતેન્દ્રિય થવું જોઈએ. એને રાત્રિના પહેલા અને પાછલા પહોરમાં મનને પરમાત્મામાં જોડીને અંતકરણમાં એમનું ધ્યાન કરવું. મિથિલેશ્વર, જ્યારે સગડી ઇન્દ્રિયોને મન દ્વારા સ્થિર કરીને એ મનને પણ બુદ્ધિમાં સ્થાપિત કરી દે અને પથ્થરની જેમ અવિચળ થઈ જાય, ત્યારે તેને યોગ યુક્ત કહેવાય છે. જે સમયે તેને સાંભળવાનું, સૂંઘવાનું, સ્વાદ લેવાનું અને જોવા તથા સ્પર્શ કરવાનું પણ ભાન રહેતું નથી, જ્યારે મનમાં કોઈ પ્રકારનો સંકલ્પ ઉઠતો નથી તથા એ લાકડાની જેમ સ્થિર થઈને કોઈ પણ વસ્તુનો અભિમાન કે શુદ્ધ બુદ્ધ રાખતો નથી, તે સમયે મનીષી પુરુષો તેને પોતાના સ્વરૂપને પ્રાપ્ત યોગ યુક્ત કહે છે. ધ્યાનનિષ્ઠ યોગીને પોતાના હૃદયમાં ધુમાડા વિનાના અગ્નિ કિરણોથી પ્રકાશિત સૂર્ય તથા વીજળીના પ્રકાશ જેવા તેજસ્વી આત્માનો સાક્ષાત્કાર થાય છે. ધૈર્યવાન મનીષી, વેદવેતા અને મહાત્મા બ્રાહ્મણ જ એ અજન્મ અને અમૃત સ્વરૂપ બ્રહ્માના દર્શન કરી શકે છે. એ બ્રહ્મ અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન કહેવામાં આવ્યો છે. સર્વત્ર સગળા ભૂતોમાં સ્થિત હોવા છતાં પણ એ કોઈને દેખાતો નથી. વેદોના પારગામી તત્વજ્ઞ વિદ્વાનોએ એને તમથી દૂર અર્થાત અજ્ઞાંધકારથી પર કહ્યો છે. એ નિર્મળ અને લિંગ રહિત છે, એ જ યોગીઓનો યોગ છે. એના સિવાય યોગનું બીજું કયું લક્ષણ હોઈ શકે છે? આ પ્રમાણે સાધના કરનાર યોગી સૌના દ્રષ્ટા અજર અમર પરમાત્માના દર્શન કરે છે. અહીં સુધી મેં તમને યોગ દર્શનનું યથાર્થ સ્વરૂપ જણાવ્યું છે. હવે સાંખ્યનું વર્ણન કરું છું. આ દર્શન વિચાર પ્રધાન દર્શન છે. રાજન, પ્રકૃતિવાદી વિદ્વાનો મૂળ પ્રકૃતિને અવ્યક્ત કહે છે, તેનાથી બીજું તત્વ પ્રગટ થયું જે મહતત્વ કહેવાય છે. મહતત્વથી અહંકાર નામક ત્રીજા તત્વની ઉત્પત્તિ સાંભળવામાં આવી છે. સાંખ્ય દર્શનના જ્ઞાતા વિદ્વાનો અહંકારથી સૂક્ષ્મ ભૂતોનો પંચ તન્માત્રાઓનો પ્રાદુર્ભાવ થયો હોવાનું કહે છે. આ આઠેયને પ્રકૃતિ કહે છે. એમનાથી 16 તત્વોની ઉત્પત્તિ થાય છે, જેમને વિકૃતિ કહેવાય છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું મન તથા 5 સ્થૂળ ભૂત, આજ 16 વિકાર છે. આ પ્રકૃતિ અને વિકૃતિ મળીને 24 તત્વ થાય છે. સાંખ્ય દર્શનમાં તત્વોની સંખ્યા 24 જ માનવામાં આવી છે. સાંખ્ય માર્ગ પર સ્થિત અને સાંખ્ય વિધિના જ્ઞાતા મનીષી પુરુષો આ પ્રમાણે જ કહે છે, જે તત્વ જેનાથી ઉત્પન્ન થાય છે તેનો તેમાં લય પણ થાય છે. પ્રકૃતિ પરમાત્માના સાનિધ્યથી અનુલોમ ક્રમ અનુસાર તત્વોની રચના કરે છે. અર્થાત પ્રકૃતિથી મહતત્વ, મહતત્વથી અહંકાર, તથા અહંકારથી સૂક્ષ્મ ભૂત વગેરે ક્રમથી સૃષ્ટિ થાય છે, પરંતુ તેનો સંહાર વિલોમ ક્રમથી થાય છે. અર્થાત પૃથ્વીનો જળમાં, જળનો તેજમાં અને તેજનો વાયુમાં લય થાય છે. આ પ્રમાણે બધા તત્વો પોતપોતાના કારણમાં લીન થાય છે. જેમ સમુદ્રમાંથી આવતા મોજા ફરી તેમાં જ શાંત થઈ જાય છે, તે જ પ્રમાણે સૌ તત્વો અનુલોમ ક્રમથી ઉત્પન્ન થઈને વિલોમ ક્રમમાં લીન થાય છે. નૃપશ્રેષ્ઠ, આ પ્રમાણે પ્રકૃતિ જગતની ઉત્પત્તિ અને તેમાં જ એનો લય થાય છે. પ્રલય કાળમાં તો તે એક જ રૂપ, તો તે એક રૂપમાં રહે છે અને સૃષ્ટિના સમયે વિવિધ રૂપ ધારણ કરે છે. જ્ઞાન નિપુણ પુરુષોએ આ જ પ્રમાણે પ્રકૃતિના એકત્વ અને નાનત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. પ્રકૃતિનો અધિષ્ઠાતા જે અવ્યક્ત આત્મા છે, તેના વિશે પણ આ જ વાત છે. એ પણ પ્રકૃતિ સાથે સંબંધ રાખવાથી એકત્વ અને નાનત્વને પ્રાપ્ત થાય છે. પ્રલય કાળમાં તો એ પણ એક જ રૂપમાં રહે છે, પરંતુ સૃષ્ટિના સમયે પ્રકૃતિને પ્રેરિત કરવાના કારણે એની જ અનેકતાથી એ સ્વયં પણ અનેક જેવો પ્રતીત થાય છે. પરમાત્મા જ પ્રકૃતિને પ્રસવ માટે ઉન્મુખ એટલે કે તત્પર કરીને એને અનેક રૂપોમાં પરિણિત કરે છે. પ્રકૃતિ અને એના વિકારોને ક્ષેત્ર કહે છે. 24 તત્વોથી ભિન્ન 25મું તત્વ જે મહાન આત્મા છે તે જ એ ક્ષેત્રમાં અધિષ્ઠાતા રૂપે નિવાસ કરે છે. એ ક્ષેત્રને જાણે છે તેથી ક્ષેત્રજ્ઞ કહેવાય છે. ક્ષેત્રજ્ઞ પ્રકૃતિ જન્ય પૂર એટલે શરીરમાં શયન કરે છે તેથી એને પુરુષ કહે છે. વાસ્તવમાં ક્ષેત્ર અન્ય વસ્તુ છે અને ક્ષેત્રજ્ઞ જુદી. ક્ષેત્ર અવ્યક્ત પ્રકૃતિ છે અને ક્ષેત્રજ્ઞ એનો જ્ઞાતા 25મું તત્વ પરમાત્મા છે. જ્યારે પુરુષ પોતાને પ્રકૃતિથી ભિન્ન જાણી લે છે તે સમયે અદ્વિતીય પરમાત્મા રૂપે સ્થિત થાય છે. આ પ્રમાણે મેં તમને સમ્યક દર્શન એટલે સાંખ્યનું યથાર્થ વર્ણન કર્યું. જેઓ આને આ પ્રમાણે જાણે છે તેઓ સમ સ્વરૂપ બ્રહ્મને પ્રાપ્ત થાય છે. મહારાજ, આ પ્રમાણે મેં તમને શુદ્ધ સનાતન આદિ બ્રહ્મના યથાર્થ તત્વનું વર્ણન કર્યું છે. તમે માત્સર્યનો ત્યાગ કરીને પોતાની બુદ્ધિથી આ તત્વને ગ્રહણ કરો. અસત્યવાદી સઠ નપુંસક કુટિલ બુદ્ધિના પોતાને પંડિત માનનારા તથા બીજાને કષ્ટ પહોંચાડનારા મનુષ્યને આનો ઉપદેશ આપવો નહીં. શિષ્યને બોધ કરાવવા માટે જ આ તત્વનો ઉપદેશ કરવો યોગ્ય છે. જેઓ શ્રદ્ધાળુ ગુણવાન પારકી નિંદાથી દૂર રહેનારા વિશુદ્ધ યોગી વિદ્વાન વેદોક્ત કર્મ કરનારા ક્ષમાશીલ તથા સૌના હિતેશી હોય તેઓ જ આ જ્ઞાનના અધિકારી છે. જીતેન્દ્રિય તથા સંયમી પુરુષોને આ જ્ઞાનનો ઉપદેશ અવશ્ય આપવો જોઈએ. મહારાજ કરાલ, તમે મારી પાસેથી આજે પરબ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હવે તમારા મનમાં સહેજ પણ ભય હોવો ન જોઈએ. નરેન્દ્ર, તમે મને જેવો પ્રશ્ન પૂછ્યો હતો તે મુજબ જ મેં તમને આ ઉપદેશ કર્યો છે. કોઈ બીજી વાત કહી નથી. આ મહાન જ્ઞાન મોક્ષ વેતા પુરુષોનો મહાન આશ્રય છે. આ મને સાક્ષાત બ્રહ્માજી પાસેથી પ્રાપ્ત થયું છે. વ્યાસજી કહે છે, મુનિવરો, પૂર્વકાળમાં મહર્ષિ વશિષ્ઠજીએ જે પ્રમાણે 25મા તત્વરૂપે પરબ્રહ્મના સ્વરૂપનું વર્ણન કર્યું હતું તે જ પ્રમાણે મેં તમને કહ્યું છે. આજ તે બ્રહ્મ છે જેને જાણી લેવાથી મનુષ્ય ફરી આ સંસારમાં આવતો નથી. આ જ્ઞાન હિરણ્યગર્ભ બ્રહ્માજી પાસેથી મહર્ષિ વશિષ્ઠજીને પ્રાપ્ત થયું. વશિષ્ઠજી પાસેથી દેવર્ષિ નારદને મળ્યું અને દેવર્ષિ નારદ પાસેથી મને પ્રાપ્ત થયું. એ જ આ સનાતન જ્ઞાન મેં તમને બધાને કહ્યું છે. આ પરમ પદ છે. આનું શ્રવણ કરીને હવે તમારે શોક ન કરવો જોઈએ. જેણે ક્ષર અને અક્ષરના ભેદને જાણી લીધો તેને કોઈ પ્રકારનો ભય નથી. જે તેમને યથાર્થ રીતે જાણતો નથી તેને ભય છે. મૂર્ખ મનુષ્ય આ તત્વને ન જાણવાને કારણે વારંવાર ઉપદ્રવગ્રસ્ત થઈને મરે છે અને મર્યા પછી ફરી હજારો વાર જન્મ મૃત્યુના કષ્ટ ભોગવે છે. એ દેવ મનુષ્ય અને પશુ પક્ષી વગેરે યોનિઓમાં ભટકે છે. અજ્ઞાન રૂપી સમુદ્ર અવ્યક્ત અગાધ અને ભયંકર છે. એમાં દરરોજ કેટલાય પ્રાણીઓ ડૂબી રહ્યા છે. તમે બધા ઉપદેશ સાંભળીને અગાધ ભવસાગરમાંથી પાર થઈ ગયા છો. હવે તમારામાં રજોગુણ અને તમોગુણનો ભાવ રહ્યો નથી. તમારી શુદ્ધ સત્વમાં સ્થિત થઈ ગઈ છે. મુનિવર, આ પ્રમાણે મેં સારથી પણ સારભૂત પરમ તત્વનું વર્ણન કર્યું. આ પરમ મોક્ષ સ્વરૂપ છે. આને જાણી લીધા પછી મનુષ્ય ફરી આ સંસારમાં પાછો આવતો નથી. જે નાસ્તિક હોય, જેના હૃદયમાં ગુરુ અને ભગવાન પ્રત્યે ભક્તિ ન હોય, જેની બુદ્ધિ ખોટી અને હૃદય શ્રદ્ધા વિહોણું હોય એવા મનુષ્યને કદી આનો ઉપદેશ આપવો નહીં. અધ્યાય 105 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.